પારા નંબર 23 વમાલિયા. છેવટે શા માટે હું એ હસ્તીની બંદગી ન કરું જેણે મને પેદા કર્યો છે અને જેની તરફ તમને સૌને પાછા ફરવાનું છે. શું હું તેને છોડીને બીજાઓને ઉપાસ્ય બનાવી લઉં? જો કે રહેમાન ખુદા મને કોઈ નુકસાન પહોંચાડવા ચાહે તો ન તો એમની ભલામણ મારા માટે કોઈ કામ આવી શકે છે અને ન તો તેઓ મને છોડાવી જ શકે છે. જો હું આવું કરું તો હું સ્પષ્ટ ગુમરાહીમાં પડી જઈશ. હું તો તમારા રબ ઉપર ઈમાન લઈ આવ્યો, તમે પણ મારી વાત માની લો. છેવટે એ લોકોએ તેને કતલ કરી નાખ્યો અને તે વ્યક્તિને કહી દેવામાં આવ્યું, દાખલ થઈ જા જન્નતમાં. તેણે કહ્યું, કદાચ મારી કોમને આ ખબર હોત કે મારા રબે કઈ વસ્તુના બદલે મારી માફી ફરમાવી અને બહુમાન પામેલા લોકોમાં મને દાખલ કર્યો. ત્યાર પછી તેની કોમ ઉપર અમે આકાશમાંથી કોઈ લશ્કર નથી ઉતાર્યું. અમને લશ્કર મોકલવાની કોઈ જરૂર ન હતી. બસ એક ધડાકો થયો અને એકાએક તેઓ સૌ બુઝાઈ ગયા. અફસોસ બંદાઓની હાલત ઉપર, જે રસૂલ પણ તેમની પાસે આવ્યો તેની તેઓ મજાક જ ઉડાવતા રહ્યા. શું તેમણે જોયું નથી કે તેમની પહેલા કેટલીય કોમોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ અને ત્યાર પછી તેઓ ફરીથી ક્યારે તેમની તરફ પાછા ન આવ્યા? આ સૌ એક દિવસે અમારી સામે હાજર કરવામાં આવવાના છે. આ લોકો માટે નિર્જીવ ભૂમિ એક નિશાની છે. અમે તેને જીવન બક્ષ્યું અને તેમાંથી અનાજ કાઢ્યા જે આ લોકો ખાય છે. અમે તેમાં ખજૂર અને દ્રાક્ષના બાગ પેદા કર્યા અને તેમાંથી ઝરણા ફોડી કાઢ્યા. જેથી આ લોકો તેના ફળ ખાય. આ બધું કંઈ એમના પોતાના હાથે પેદા કરેલું નથી. પછી શું આ લોકો આભાર વ્યક્ત કરતા નથી? પાક છે તે હસ્તી જેણે સર્વ પ્રકારના જોડકા પેદા કર્યા, ચાહે તેઓ ધરતીની વનસ્પતિમાંથી હોય કે ખુદ એમની પોતાની જાતિ એટલે કે માનવજાતમાંથી અથવા એ વસ્તુઓમાંથી જેને આ લોકો જાણતા પણ નથી. આમના માટે એક બીજી નિશાની રાત છે. અમે તેની ઉપરથી દિવસ હટાવી દઈએ છીએ તો તેમની ઉપર અંધકાર છવાઈ જાય છે. અને સૂર્ય તે પોતાના ઠેકાણા તરફ જઈ રહ્યો છે. આ જબરજસ્ત જાણનાર હસ્તીનો અંદાજેલો હિસાબ છે. અને ચંદ્ર તેના માટે અમે મજલો ઠેરવી દીધી છે એટલે સુધી કે તેમાંથી પસાર થતો તે ખજૂરની સૂકી ડાળી જેવો બાકી રહી જાય છે. ન સૂર્યના બસની વાત છે કે તે ચંદ્રને પકડી પાડે અને ન રાત દિવસની આગળ વધી શકે છે. આ બધા જ જુદી જુદી કક્ષામાં તરી રહ્યા છે. આમના માટે આ પણ એક નિશાની છે કે અમે એમના વંશને ભરેલા વહાણમાં સવાર કરી દીધા. અને પછી એમના માટે તેવા જ વહાણો બીજા સર્જ્યા જેમાં તેઓ સવાર થાય છે. અમે ચાહીએ તો આમને ડૂબાડી દઈએ, કોઈ તેમની ફરિયાદ સાંભળનાર ન હોય અને કોઈ રીતે આમને બચાવી શકાય નહીં. માત્ર અમારી કૃપા જ છે જે એમને પાર ઉતારે છે અને એક નિશ્ચિત સમય સુધી જિંદગી માણવાનો મોકો આપે છે. આ લોકોને જ્યારે કહેવામાં આવે છે કે એ અંજામથી બચો જે તમારી આગળ આવી રહ્યો છે અને તમારી પાછળ પસાર થઈ ગયો છે, કદાચ તમારી ઉપર દયા કરવામાં આવે. તો આ લોકો ઉપેક્ષા કરે છે, આમની સમક્ષ એમના રબની આયતોમાંથી જે આયત પણ આવે છે તેની તરફ આ લોકો ધ્યાન આપતા નથી. અને જ્યારે આમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે રોજી તમને આપી છે તેમાંથી અલ્લાહના માર્ગમાં પણ કંઈક ખર્ચો, તો આ લોકો જેમણે કુફર કર્યું છે ઈમાન લાવનારા લોકોને જવાબ આપે છે, શું અમે તેમને ખવડાવીએ જેમને અલ્લાહ ચાહત તો પોતે ખવડાવી દેત, તમે તો સાવ બહેકી ગયા છો. આ લોકો કહે છે આ કયામતની ધમકી છેવટે ક્યારે પૂરી થશે, બતાવો જો તમે સાચા છો. હકીકતમાં જે વસ્તુની તેઓ વાટ જોઈ રહ્યા છે તે બસ એક ધડાકો છે જે એકાએક તેમને એવી હાલતમાં ઝડપી લેશે જ્યારે તેઓ પોતાના દુનિયાવી મામલાઓમાં ઝઘડી રહ્યા છે. અને તે વખતે તેઓ વસિયત પણ કરી શકશે નહીં, ન તો પોતાના ઘરોએ પાછા ફરી શકશે. ઇલા રબ્બિહિમ યન્સલુન પછી રણશીંગું ફૂંકવામાં આવશે અને એકાએક આ લોકો પોતાના રબની હજુરમાં રજૂ થવા પોતપોતાની કબરોમાંથી નીકળી પડશે. ગભરાઈને કહેશે, અરે આ કોણે અમને અમારા શયનખંડોમાંથી ઉઠાવી ઊભા કરી દીધા? આ એ જ વસ્તુ છે જેનો ખુદાએ રહેમાને વાયદો કર્યો હતો અને રસૂલોની વાત સાચી હતી. એક જ ભારે ધડાકો થશે અને સૌને અમારી સામે હાજર કરી દેવામાં આવશે. આજે કોઈની ઉપર રજભાર પણ જુલમ નહીં કરવામાં આવે અને તમને તેવો જ બદલો ચૂકવવામાં આવશે જેવા કર્મ તમે કરતા રહ્યા હતા. આજે જન્નતવાળા લોકો આનંદ માણવામાં મશગુલ છે. તેઓ અને તેમની પત્નીઓ ઘટાદાર છાયણાઓમાં છે, આસનો ઉપર તકિયા લગાવીને. દરેક પ્રકારની લિજ્જતવાળી વસ્તુઓ ખાવા પીવા માટે એમના માટે ત્યાં હાજર છે. જે કંઈ તેઓ માગે તેમના માટે હાજર છે. રબ્બે રહીમ તરફથી એમને સલામ કહેવામાં આવી છે. અને હે ગુનેગારો, આજે તમે જુદા થઈ અલગ થઈ જાઓ. આદમની સંતાન, શું મેં તને આદેશ નહોતો આપ્યો કે શૈતાનની બંદગી ન કરો? તે તમારો ખુલ્લો શત્રુ છે. અને મારી જ બંદગી કરો, આ સીધો માર્ગ છે. પરંતુ તેમ છતાં તેણે તમારામાંથી એક મોટા જૂથને ગુમરાહ કરી દીધો. શું તમે અક્કલ ધરાવતા ન હતા? આ તે જ જહન્નમ છે જેનાથી તમને ડરાવવામાં આવતા હતા. જે કુફર તમે દુનિયામાં કરતા રહ્યા છો તેના બદલામાં હવે આનું બળતણ બનો. આજે અમે આમના મોઢા બંધ કરી દઈએ છીએ, આમના હાથ અમારી સાથે બોલશે અને આમના પગ સાક્ષી આપશે કે આ લોકો દુનિયામાં શું કમાણી કરતા રહ્યા છે. અમે ચાહીએ તો આમની આંખો બંધ કરી દઈએ, પછી આ લોકો રસ્તાની તરફ દોડી જુએ, ક્યાંથી એમને રસ્તો સૂચશે. અમે ચાહીએ તો આમને આમની જગ્યાએ જ એવી રીતે વિકૃત કરી મૂકીએ કે તેઓ ન તો આગળ જઈ શકે કે ન પાછા ફરી શકે. જે વ્યક્તિને અમે લાંબી વય આપીએ છીએ તેની રચનાને અમે ઉલટાવી જ નાખીએ છીએ. શું આ સ્થિતિ જોઈને આમને સમજ પડતી નથી? અમે આ નબીને કવિતા શીખવાડી નથી અને ન તો કવિતા કરવાનું આને શોભા જ આપે છે. આ તો એક શિખામણ છે અને સ્પષ્ટપણે પઢવામાં આવતો ગ્રંથ. જેથી તે એ દરેક વ્યક્તિને ચેતવી દે જે જીવંત હોય અને ઇનકાર કરનારાઓ ઉપર દલીલ પૂરી થઈ જાય. શું આ લોકો જોતા નથી કે અમે પોતાના હાથો વડે બનાવેલી વસ્તુઓમાંથી આમના માટે ઢોર પેદા કર્યા છે અને હવે આ લોકો તેમના માલિક છે. અમે તેમને આવી રીતે તેમના વશમાં કરી દીધા છે કે તેમનામાંથી કોઈની ઉપર આ લોકો સવારી કરે છે, કોઈનું આ લોકો માંસ ખાય છે. અને તેમની અંદર આમના માટે જાત જાતના ફાયદા અને પીણા છે, પછી શું આ લોકો આભારી થતા નથી? આ બધું હોવા છતાં આમણે અલ્લાહ સિવાય બીજા ખુદા બનાવી લીધા છે અને એ આશા રાખે છે કે તેમની મદદ કરવામાં આવશે. તેઓ આમની કોઈ મદદ કરી શકતા નથી, બલકે આ લોકો ઉલટાના તેમના માટે ખડી ફોજ બની ગયા છે. સારું, જે વાતો આ લોકો ઉચ્ચારે છે તે તમને દિલગીર ન બનાવે. આમની છુપી અને ખુલ્લી બધી વાતો અમે જાણીએ છીએ. શું મનુષ્ય જોતો નથી કે અમે તેને વીર્યમાંથી પેદા કર્યો અને પછી તે સ્પષ્ટ ઝઘડાખોર બનીને ઊભો થઈ ગયો. હવે તે અમારા માટે દ્રષ્ટાંત આપે છે અને પોતાની પેદાઈશને ભૂલી જાય છે. કહે છે, કોણ આ હાડકાને જીવતા કરશે જ્યારે તે જર્જરિત થઈ ગયા હશે? અને કહો, એમને તે જ જીવતા કરશે જેણે પહેલા અમને પેદા કર્યા હતા, અને તે સર્જનનું પ્રત્યેક કામ જાણે છે. તે જ જેણે તમારા માટે લીલાછમ વૃક્ષમાંથી આગ પેદા કરી અને તમે જેનાથી તમારા ચૂલા જલાવો છો. શું જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા એ કરવા માટે તાકાત ધરાવતો નથી કે આમના જેવાઓને પેદા કરી શકે? કેમ નહીં, જ્યારે તે નિપુણ સર્જક છે. એ તો જ્યારે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો તેનું કામ માત્ર આ છે કે તેને હુકમ કરે કે થઈ જા, અને તે થઈ જાય છે. પાક છે તે જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે, અને તેની તરફ તમે પાછા લઈ જવામાં આવવાના છો. સૂરે સાફાત. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વ્યવસ્થિત કતારબદ્ધ ઊભા રહેનારાઓના સોગંદ. પછી એમના સોગંદ જેઓ ધમકાવે છે. પછી એમના સોગંદ જેઓ બોધવચન સંભળાવનારા છે. તમારું અસલ ઉપાસ્ય બસ એક જ છે, તે જે આકાશો અને ધરતીનો અને એ સર્વ વસ્તુઓનો માલિક છે, જે આકાશો અને ધરતી વચ્ચે છે અને સર્વ પૂર્વ દિશાઓનો માલિક છે. અમે દુનિયાના આકાશને તારાઓની શોભા વડે શણગાર્યો છે. અને દરેક વિદ્રોહી શૈતાનથી તેને સુરક્ષિત કરી દીધો છે. આ શૈતાનો મલયે આલા ફરિશ્તાઓના જૂથની વાતો સાંભળી શકતા નથી. દરેક જગ્યાએથી મારીને હાંકી કાઢવામાં આવે છે. અને તેમના માટે સતત યાતના છે. આમ છતાં જો તેમાંનો કોઈ કંઈક લઈને ભાગે તો એક ધગધગતી જ્વાળા તેનો પીછો કરે છે. હવે આમને પૂછો, આમનું પેદા કરવું વધુ મુશ્કેલ છે કે એ વસ્તુઓનું જે અમે પેદા કરી રાખી છે? આમને તો અમે ચીકણા ગારામાંથી પેદા કર્યા છે. તમે અલ્લાહની કુદરતના ચમત્કારથી આશ્ચર્યચકિત છો અને આ લોકો તેની ઠેકડી ઉડાવી રહ્યા છે. સમજાવવામાં આવે છે તો સમજતા નથી. કોઈ નિશાની જુએ છે તો તેને હસી કાઢે છે. અને કહે છે, આ તો સ્પષ્ટ જાદુ છે. આવું તો થઈ શકે કે જ્યારે અમે મરી ગયા હોઈએ અને માટી થઈ જઈએ અને હાડપિંજર રહી જાય તે વખતે અમને ફરીથી જીવતા કરીને ઉઠાડવામાં આવે. અને શું અમારી અગાઉ થઈ ગયેલા પૂર્વજોને પણ ઉઠાડવામાં આવશે? અમને કહો, હા, અને તમે ખુદાની સામે વિવશ છો. માત્ર એક જ ધમકી અપાશે અને એકાએક આ લોકો પોતાની નજરોથી એ બધું જ જેની ખબર આપવામાં આવી રહી છે જોઈ રહ્યા હશે. وَيْلَنَا هَذَا يَوْمُ તે વખતે આ લોકો કહેશે, હાય અમારા દુર્ભાગ્ય, આ તો બદલાનો દિવસ છે. આ એ જ ફેસલાનો દિવસ છે જેને તમે ખોટું ઠેરવતા હતા. હુકમ અપાશે, ઘેરી લાવો સૌ જુલમીઓને અને તેમના સાથીઓ અને એ ઉપાસ્યોને જેમની તેઓ અલ્લાહને છોડીને ઉપાસના કરતા હતા. પછી આ સૌને જહન્નમનો રસ્તો દેખાડો. અને આમને જરા થોભાવો, આમને કંઈક પૂછવું છે. શું થઈ ગયું તમને? હવે કેમ એકબીજાની મદદ કરતા નથી? અરે, આજે તો આ લોકો પોતાને અને એકબીજાને સોંપી રહ્યા છે. આ પછી આ લોકો એકબીજા તરફ વળશે અને અંદરો અંદર ઝઘડો શરૂ કરી દેશે. અનુયાયીઓ પોતાના આગેવાનોને કહેશે, તમે અમારી પાસે જમણી બાજુથી આવતા હતા. તેઓ જવાબ આપશે, નહીં, બલકે તમે પોતે જ ઈમાન લાવનારા ન હતા. અમારું તમારી ઉપર કોઈ જોર ન હતું, તમે પોતે જ વિદ્રોહી લોકો હતા. અંતે અમે પોતાના રબના આ હુકમને પાત્ર ઠર્યા કે અમે સજાનો સ્વાદ ચાખવાના છીએ. આમ અમે તમને બહેકાવ્યા, અમે પોતે જ બહેકેલા હતા. આવી રીતે તેઓ સૌ એ દિવસે સજામાં ભાગીદાર હશે. અમે અપરાધીઓ સાથે આમ જ કરીએ છીએ. આ એ લોકો હતા કે જ્યારે તેમને કહેવામાં આવતું અલ્લાહ સિવાય કોઈ સાચો ઉપાસ્ય નથી, તો આ લોકો ઘમંડમાં આવી જતા હતા. અને અને કહેતા હતા, શું અમે એક પાગલ કવિ ખાતર અમારા ઉપાસ્યોને છોડી દઈએ? જો કે તે સત્ય લઈને આવ્યો હતો અને તેણે રસૂલોનું સમર્થન કર્યું હતું. હવે આમને કહેવામાં આવશે કે તમે અનિવાર્યપણે પીડાકારી સજાનો સ્વાદ ચાખવાના છો. અને તમને જે પણ બદલો આપવામાં આવી રહ્યો છે એ જ કર્મોનો આપવામાં આવી રહ્યો છે જે તમે કરતા રહ્યા છો. પરંતુ અલ્લાહના ખાસ બંદા આ બુરા અંજામથી સુરક્ષિત હશે. તેમના માટે જાણીતી રોજી છે, દરેક પ્રકારની લહેજતદાર વસ્તુઓ અને નેમતોથી ભરપૂર જન્નતો, જેમાં તેમને આદરપૂર્વક રાખવામાં આવશે, તખતો ઉપર સામ સામે બેસશે. શરાબના ઝરણાઓમાંથી પ્યાલા ભરી ભરીને એમની વચ્ચે ફેરવવામાં આવશે. ચળકતી શરાબ જે પીનારાઓ માટે સ્વાદિષ્ટ હશે. ન તેમના શરીરને તેનાથી કોઈ નુકસાન થશે અને ન તો તેમની બુદ્ધિ જ તેનાથી બગડશે. અને તેમની પાસે નજરો બચાવીને રાખનારી સુંદર આંખોવાળી સ્ત્રીઓ હશે. એવી નાજુક, જાણે ઈંડાની છાલની નીચે છુપાયેલું પાતળું પડ. પછી તેઓ એકબીજા તરફ જોઈને ખબર પૂછશે. તેમાંથી એક કહેશે, દુનિયામાં મારો એક સાથીદાર હતો. જે મને કહ્યા કરતો હતો, શું તમે પણ સમર્થન કરનારા લોકોમાંથી છો? શું ખરેખર જ્યારે આપણે મરી ગયા હોઈશું અને માટી થઈ જઈશું અને હાડપિંજર બની જઈશું તો આપણને બદલો અને સજા આપવામાં આવશે? ઓ શું હવે આપ જોવા માંગો છો કે તે વ્યક્તિ હવે ક્યાં છે? આ કહીને જેવો એ નમશે તો જહન્નમના ઊંડાણમાં તેને જોઈ લેશે. અને તેને ઉદ્દેશીને કહેશે, ખુદાના સમ, તું તો મને બરબાદ જ કરી નાખવાનો હતો. મારા રબની કૃપા મારી સાથે ન હોત તો આજે હું પણ એ લોકો પૈકી હોત જેઓ પકડાઈને આવ્યા છે. એમ તો શું હવે અમે મરવાના નથી? મોત જે અમને આવવાનું હતું તે બસ પહેલા આવી ગયું. હવે અમને કોઈ યાતના નથી થવાની. બેશક આ જ ભવ્ય સફળતા છે. આવી જ સફળતા માટે કાર્ય કરનારા લોકોએ કાર્ય કરવું જોઈએ. બોલો, આ મહેમાન નવાજી સારી છે કે ઝક્કુમ એટલે કે થોરનું ઝાડ? અમે એ વૃક્ષને જુલમીઓ માટે અજમાઈશ બનાવી દીધું છે. તે એક વૃક્ષ છે જે જહન્નમના તળિયામાંથી ઉગે છે. તેની કડીઓ એવી છે જાણે શેતાનોના માથા. જહન્નમના લોકો તેને ખાશે અને તેનાથી જ પેટ ભરશે. પછી આની ઉપર પીવા માટે તેમને ઉકળતું પાણી મળશે. અને તે પછી તેઓ એ જ દોજકની આગ તરફ પાછા ફરશે. આ એ લોકો છે જેમણે પોતાના બાપ દાદાઓને ભટકેલા જોયા. અને તેમના જ પગલે પગલે દોડી પડ્યા. જો કે તેમની અગાઉ ઘણા લોકો ભટકી ચૂક્યા હતા. અને તેમની વચ્ચે અમે ચેતવી આપનારા રસૂલો મોકલ્યા હતા. હવે જોઈ લો કે તે જેમને ચેતવવામાં આવતા હતા તેમનું શું પરિણામ આવ્યું. આ બુરા અંજામથી માત્ર અલ્લાહના એ જ બંદા બચ્યા છે જેમણે તેણે પોતાના માટે ખાસ કરી લીધા છે. અમને આ પહેલા નૂહે પોકાર્યા હતા તો જુઓ અમે કેવા ઉત્તમ જવાબ આપનારા હતા. અમે તેને અને તેના કુટુંબીજનોને મહાન સંકટમાંથી ઉગારી લીધા. અને તેનો જ વંશ બાકી રાખ્યો. અને અનુગામી વંશોમાં તેના વખાણ તેની પાછળ મૂકી દીધા. સલામ છે નૂહ ઉપર તમામ દુનિયાવાળાઓમાં. અમે ભલાઈ કરનારાઓને આવો જ બદલો આપીએ છીએ. હકીકતમાં તે અમારા મોમિન બંદાઓ પૈકી હતો. પછી બીજું જૂથ અમે ડૂબાડી દીધું. અને નૂહની જ પદ્ધતિ ઉપર ચાલનાર ઇબ્રાહીમ હતો. જ્યારે તે પોતાના રબની હજૂરમાં શુદ્ધ હૃદય લઈને આવ્યો. જ્યારે તેણે પોતાના બાપને અને પોતાની કોમને કહ્યું આ કઈ વસ્તુઓ છે જેને તમે પૂજી રહ્યા છો. શું અલ્લાહને છોડીને જુઠ્ઠા ઉપજાવી કાઢેલા ઉપાસ્યો જોઈએ છે તમને? છેવટે રબ્બુલ આલમીન વિશે તમારી શી કલ્પના છે? પછી તેણે તારાઓ ઉપર એક નજર નાખી. અને કહ્યું મારી તબિયત ખરાબ છે. આથી તે લોકો તેને છોડીને જતા રહ્યા. તેમની પાછળ તે ચૂપકીથી તેમના ઉપાસ્યોના મંદિરમાં ઘૂસી ગયો અને બોલ્યો આપ કેમ ખાતા નથી? શું થઈ ગયું? તમે તો બોલતા પણ નથી. ત્યાર પછી તે તેમની ઉપર તૂટી પડ્યો અને જમણા હાથે ખૂબ ઘા કર્યા. પાછા આવીને તે લોકો દોડતા તેની પાસે આવ્યા. તેણે કહ્યું, શું તમે પોતાની જ ઘડેલી વસ્તુઓને પૂજો છો? જો કે અલ્લાહે જ તમને પેદા કર્યા છે અને એ વસ્તુઓને પણ જે તમે બનાવો છો. તેમણે એકબીજાને કહ્યું, આના માટે એક અગ્નિકુંડ તૈયાર કરો અને આને ભડકે બળતી આગમાં ફેંકી દો. તેમણે તેની વિરુદ્ધ એક યુક્તિ કરવા ઈરાદો કર્યો હતો, પણ અમે તેમને જ નીચા પાડી દીધા. ઇબ્રાહીમે કહ્યું, હું મારા રબ પાસે જાઉં છું, તે જ મારું માર્ગદર્શન કરશે. હે પરવરદિગાર, મને એક પુત્ર એનાયત કર જે સદાચાર્યો પૈકી હોય. આ દુઆના જવાબમાં અમે તેને એક સહનશીલ પુત્રની ખુશખબર આપી. તે છોકરો જ્યારે તેની સાથે દોડધામ કરવાની ઉંમરે પહોંચી ગયો તો એક દિવસે ઇબ્રાહીમે તેને કહ્યું, બેટા, હું સ્વપ્નમાં જોઉં છું કે હું તને ઝબહ કરી રહ્યો છું. હવે તું બતાવ, તારો શો વિચાર છે? તેણે કહ્યું, પિતાજી, જે કંઈ હુકમ આપને આપવામાં આવી રહ્યો છે તેનો અમલ કરી નાખો. ઇન્શાઅલ્લાહ, આપ મને ધૈર્યવાન લોકો પૈકી જોશો. અંતમાં જ્યારે તે બંનેએ આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દીધું અને ઇબ્રાહીમે પુત્રને ઊંધા માથે પાડી દીધો, અને અમે સાથ પાડ્યો, હે ઇબ્રાહીમ, તે સ્વપ્નું સાચું કરી દેખાડ્યું. અમે ભલાઈ કરનારાઓને આવો જ બદલો આપીએ છીએ. બેશક આ એક સ્પષ્ટ અજમાયશ હતી. અને અમે એક મોટી કુરબાની ફિદિયામાં આપીને તે છોકરાને છોડાવી લીધો. અને તેના વખાણ આવનારી પેઢીઓમાં હંમેશ માટે બાકી મૂકી દીધા. સલામ છે ઇબ્રાહીમ ઉપર. અમે ભલાઈ કરનારા લોકોને આવો જ બદલો આપીએ છીએ. બેશક તે અમારા મોમિન બંદાઓમાંથી હતો. અને અમે તેને ઇસહાકની ખુશખબર આપી, એક નબી સદાચારીઓ પૈકીનો. અને તેને અને ઇસહાકને બરકત આપી. હવે એ બંનેની સંતાનમાંથી કોઈ ભલાઈ કરનાર છે અને કોઈ પોતાની ઉપર ખુલ્લી રીતે જુલ્મ કરનાર છે. અને અમે મૂસા અને હારૂન ઉપર ઉપકાર કર્યો. તેમને અને તેમની કોમને મહાન સંકટમાંથી ઉગાર્યા. તેમને મદદ કરી જેથી તેઓ જ વિજયી રહ્યા. તેમને બિલકુલ સ્પષ્ટ ગ્રંથ એનાયત કર્યો. તેમને સીધો માર્ગ દેખાડ્યો. અને અનુગામી પેઢીઓમાં તેમનું શુભ સ્મરણ બાકી મૂક્યું. સલામ છે મૂસા અને હારૂન ઉપર. અમે ભલાઈ કરનારા લોકોને આવો જ બદલો આપીએ છીએ. હકીકતમાં તેઓ અમારા મોમિન બંદાઓમાંથી હતા. અને ઇલિયાસ પણ નિશંક રસૂલોમાંથી હતો. યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું હતું, તમે ડરતા નથી? અને શું તમે બાલને પોકારો છો અને સર્વોત્તમ સર્જનહારને છોડી દો છો? એ અલ્લાહને જે તમારો અને તમારા પુરોગામી બાપ દાદાઓનું રબ છે, પરંતુ તેમણે તેને ખોટો ઠેરવ્યો. આથી હવે ચોક્કસ તેઓ સજા માટે રજૂ કરવામાં આવવાના છે. એ અલ્લાહના બંદાઓ સિવાય જેમને ચૂંટી લેવામાં આવ્યા હતા. અને ઇલિયાસનું શુભ સ્મરણ અમે આવનારી પેઢીઓમાં બાકી મૂકી દીધું. સલામ છે ઇલિયાસ ઉપર. અમે નેકી કરનારા લોકોને આવો જ બદલો આપીએ છીએ. હકીકતમાં તે અમારા મોમિન બંદાઓમાંથી હતો. અને લૂત પણ એ જ લોકોમાંથી હતો જેઓ રસૂલ બનાવીને મોકલવામાં આવ્યા છે. યાદ કરો જ્યારે અમે તેને અને તેના સૌ કુટુંબીજનોને છોડાવ્યા, સિવાય એ વૃદ્ધાને જે પાછળ રહી જનારાઓમાંથી હતી. પછી બાકીના સૌને નષ્ટ કરી દીધા. આજે તમે રાત દિવસ તેમના ઉજ્જળ ઘરો પાસેથી પસાર થાઓ છો, શું તમને સમજાતું નથી? અને નિશંક યુનુસ પણ રસૂલોમાંથી હતો. યાદ કરો જ્યારે તે એક ભરાયેલા વહાણ તરફ ભાગી ગયો. પછી પાસા ફેંકવામાં ભળ્યો અને તેમાં હાર્યો. છેવટે માછલીએ તેને ગળી લીધો અને તે દોષિત હતો. હવે જો તે પવિત્રતાનો જાપ કરનારાઓમાંથી ન હોત તો કયામતના દિન સુધી એ જ માછલીના પેટમાં રહ્યો હોત. છેવટે અમે તેને ઘણી માંદગીની સ્થિતિમાં એક સપાટ ભૂમિ ઉપર ફેંકી દીધો. અને તેની ઉપર એક વેલ ઉગાડી દીધી. ત્યાર પછી તેને અમે 1,00,000 કે તેનાથી વધુ લોકો તરફ મોકલ્યો. તેઓ ઈમાન લાવ્યા અને અમે એક નિશ્ચિત સમય સુધી તેમને બાકી રાખ્યા. પછી જરા આ લોકોને પૂછો, શું તમારા દિલને આ વાત વ્યાજબી લાગે છે કે તમારા રબ માટે તો પુત્રીઓ હોય અને આમના માટે પુત્રો? શું હકીકતમાં અમે ફરિશ્તાઓને સ્ત્રીઓ જ બનાવી છે અને આ લોકો નજરે નિહાળેલી વાત કહી રહ્યા છે? બરાબર સાંભળી લો, હકીકતમાં આ લોકો ઉપજાવી કાઢીને આ વાત કહે છે કે અલ્લાહ સંતાન ધરાવે છે અને હકીકતમાં તેઓ જુઠ્ઠા છે. શું અલ્લાહે પુત્રોના બદલે પુત્રીઓ પોતાના માટે પસંદ કરી લીધી? તમને શું થઈ ગયું છે કે વા ફેસલા કરો છો? શું તમને ભાન પડતું નથી? કે પછી તમારી પાસે પોતાની આ વાતો માટે કોઈ સ્પષ્ટ સનદ છે? તો લાવો તમારો એ ગ્રંથ જો તમે સાચા હો. આ લોકોએ અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વંશનો સંબંધ જોડી રાખ્યો છે. જો કે ફરિશ્તાઓ સારી પેઠે જાણે છે કે આ લોકો અપરાધીઓ તરીકે રજૂ થવાના છે. અને તેઓ કહે છે કે અલ્લાહ એ ગુણોથી મુક્ત છે જે તેના ચુનંદા બંદાઓ સિવાયના બીજા લોકો તેના નામે ચઢાવે છે. પછી તમે અને તમારા આ ઉપાસ્યો કોઈને અલ્લાહથી વિમુખ કરી શકતા નથી, પરંતુ માત્ર તેને જે દોજકની ભડકે બળતી આગમાં બળવાનો હોય. અને અમારી સ્થિતિ તો આ છે કે અમારા પૈકી દરેકનું એક સ્થાન ફેરવવામાં આવેલું છે, અને અમે કતારબદ્ધ સેવકો છીએ અને પવિત્રતાનો જાપ કરનારાઓ છીએ. આ લોકો પહેલાં તો કહેતા હતા કે કદાચ અમારી પાસે એ ઝિક્ર હોત જે પુરોગામી કોમોને મળ્યો હતો, તો અમે અલ્લાહના ચુનંદા બંદા હોત. પરંતુ જ્યારે તે આવી ગયો તો આમણે તેનો ઇનકાર કરી દીધો. હવે ટૂંકમાં જ આ લોકોને આ વર્તણૂકનું પરિણામ જણાઈ જશે. પોતાના મોકલેલા બંદાઓ સાથે અમે અગાઉથી જ વાયદો કરી ચૂક્યા છીએ. કે નિશંક તેમની મદદ કરવામાં આવશે. અને અમારું લશ્કર જ વિજય પ્રાપ્ત કરીને રહેશે. પછી હે નબી, થોડા સમય સુધી આમને એમની હાલત ઉપર છોડી દો. અને જોતા રહો, ટૂંકમાં જ તેઓ પોતે પણ જોઈ લેશે. શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરી રહ્યા છે? જ્યારે તે તેમના આંગણામાં ઉતરશે તો તે દિવસ એ લોકો માટે ઘણો ખરાબ હશે જેમને ચેતવી દેવામાં આવ્યા છે. બસ જરા અમને થોડા સમય માટે છોડી દો. અને જોતા રહો, ટૂંકમાં જ આ લોકો પોતે પણ જોઈ લેશે. પાક છે તારો રબ, ઇજ્જતનો માલિક, એ તમામ વાતોથી જે આ લોકો બનાવી રહ્યા છે. અને સલામ છે રસૂલો ઉપર. વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અને સર્વ પ્રશંસા અલ્લાહ રબ્બુલ આલમીન માટે જ છે. સુરે સાદ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સ્વાદ સોગંદ છે નસીહતથી ભરપૂર કુરાનના. બલકે આ જ લોકો જેમણે માનવાનો ઇનકાર કર્યો છે ભારે ઘમંડ અને હટ ઉપર આડેલા છે. આ લોકો પહેલા અમે આવી કેટલીય કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ અને જ્યારે તેમનો નાશ થયો છે તો તેઓ ચીસ નાખી ગયા છે, પરંતુ તે સમય બચવાનો નથી હોતો. આ લોકોને આ માટે ભારે આશ્ચર્ય થયું કે એક ડરાવનાર ખુદ તેમની અંદરથી જ આવી ગયો. ઇનકાર કરનારા લોકો કહેવા લાગ્યા, આ જાદુગર છે, તદ્દન જુઠ્ઠો છે. શું આ માણસે તમામ ખુદાઓની જગ્યાએ માત્ર એક જ ખુદા બનાવી દીધો? આ તો ભારે અજબ વાત છે. અને કોમના સરદારો એમ કહેતા કહેતા નીકળી ગયા, ચાલો અને દ્રઢતાપૂર્વક વળગી રહો પોતાના ઉપાસ્યોની ઉપાસનાને. આ વાત તો કોઈ બીજા જ ઉદ્દેશ્યથી કહેવામાં આવી રહી છે. આ વાત અમે છેલ્લે થઈ ગયેલી કોમમાં કોઈની પાસેથી સાંભળી નથી. આ તો ઉપજાવી કાઢેલી વાત સિવાય બીજું કશું નથી. શું અમારી અંદર આ એક જ માણસ રહી ગયો હતો જેની ઉપર અલ્લાહનું ઝિક્ર ઉતારવામાં આવ્યું? સાચી વાત આ છે કે આ લોકો મારા ઝિક્ર ઉપર શંકા કરી રહ્યા છે, અને આ તમામ વાતો એટલા માટે કરી રહ્યા છે કે તેમણે મારી યાતનાનો સ્વાદ ચાખ્યો નથી. શું તારા દાતા અને વર્ચસ્વશાળી પરવરદિગારની કૃપાના ખજાના આ લોકોના કબજામાં છે? શું આ લોકો આકાશો અને ધરતી વચ્ચે અને તેમની વચ્ચેની વસ્તુઓના માલિક છે? તો આ લોકો દુનિયાની ઊંચાઈઓ ઉપર ચઢીને જુએ. આ તો ઘણા જૂથોમાંથી એક નાનકડું જૂથ છે જે આ જ સ્થળે હારવાનું છે. આ લોકો પહેલા નૂહની કોમ અને આદ અને ખૂંટાવાળો ફિરૌન અને સમુદ અને લૂતની કોમ અને એકાવાળા ખોટું ઠેરવી ચૂક્યા છે તે જૂથો હતા. તેમાંના દરેકે રસૂલોને ખોટા ઠેરવ્યા અને મારી સજાનો નિર્ણય તેમને લાગુ થઈને રહ્યો. આ લોકો પણ માત્ર એક જ ધડાકાની રાહ જોઈ રહ્યા છે જે પછી બીજો કોઈ ધડાકો નહીં થાય. અને આ લોકો કહે છે કે હે અમારા રબ, હિસાબના દિવસ પહેલા જ અમારો હિસ્સો અમને જલ્દીથી આપી દે. હે નબી, ધીરજ રાખો એ વાતો ઉપર જે આ લોકો ઉચ્ચારે છે, અને આ લોકોની સામે અમારા બંદા દાઉદના કિસ્સાનું વર્ણન કરો જે ઘણી શક્તિઓ ધરાવતો હતો, દરેક બાબતમાં અલ્લાહ તરફ રજૂ થનાર હતો. અમે પર્વતોને તેની સાથે કામે લગાડી રાખ્યા હતા કે સવાર સાંજ તેઓ તેની સાથે પવિત્રતાનો જાપ કરતા હતા. પક્ષીઓ એકત્ર થઈ જતા, બધા જ તેના પવિત્રતા ગાન તરફ આકર્ષિત થઈ જતા હતા. અમે તેનું રાજ્ય બળવાન બનાવી દીધું હતું, તેને ડાપણ એનાયત કર્યું હતું અને નિર્ણાયક વાત કહેવાની લાયકાત બક્ષી હતી. પછી તમને ખબર પહોંચી છે એ દાવેદારોની, જેઓ દિવાલ કૂદીને તેના મેળા ઉપર ઘૂસી આવ્યા હતા. ખસ્માની જ્યારે તેઓ દાઉદ પાસે પહોંચ્યા તો તે તેમને જોઈને ગભરાઈ ગયો. તેમણે કહ્યું, ડરશો નહીં, અમે બે દાવેદારો છીએ જેમાંના એકે બીજા ઉપર અતિરેક કર્યો છે. આપ અમારી વચ્ચે સત્યપૂર્વક બરોબર ફેંસલો કરી આપો, ના ઇન્સાફી ન કરશો અને અમને સીધો રસ્તો દેખાડો. આ મારો ભાઈ છે, તેની પાસે 99 મેઢીઓ એટલે કે દુંબીઓ છે અને મારી પાસે માત્ર એક જ મેઢી એટલે કે દુંબી છે. આણે મને કહ્યું કે આ એક મેઢી પણ મને સોંપી દે અને બોલવામાં તેણે મને દબાવી દીધો. દાઉદે જવાબ આપ્યો, આ માણસે પોતાની મેઢીઓ સાથે તારી મેઢી ભેળવી દેવાની માંગણી કરીને ખરેખર તારી સાથે અન્યાય કર્યો અને હકીકત એમ છે કે સાથે ભેગા રહેતા લોકો ઘણી વખત એકબીજા ઉપર અતિરેક કરતા હોય છે. બસ તે જ લોકો આનાથી બચેલા છે જેઓ ઈમાનવાળા છે અને સત્કાર્ય કરે છે, અને આવા લોકો થોડા જ છે. આ વાત બોલતા બોલતા દાઉદ સમજી ગયો કે આ તો અમે હકીકતમાં તેની અજમાઈશ કરી છે. આથી તેણે પોતાના રબની માફી માગી અને સિજદામાં ઝૂકી પડ્યો અને રજૂ કરી લીધું. ત્યારે અમે તેની તે ભૂલ માફ કરી દીધી અને બેશક અમારી પાસે તેના માટે નિકટનું સ્થાન અને શ્રેષ્ઠ અંજામ છે. અમે તેને કહ્યું, હે દાઉદ, અમે તને ધરતીમાં ખલીફા બનાવ્યો છે, આથી તું લોકો વચ્ચે સત્યપૂર્વક રાજ્ય કર અને મનની ઈચ્છાઓનું અનુસરણ ન કર, કેમ કે તે તને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકશે. જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી જાય છે, નિશંક તેમના માટે ભારે સજા છે, કેમ કે તેઓ હિસાબના દિવસને ભૂલી ગયા. અમે આ આકાશ અને ધરતીને અને આ દુનિયાને જે તેમની વચ્ચે છે નિરર્થક પેદા કરી દીધા નથી. આ તો એ લોકોનો ખ્યાલ છે જેમણે કુફર કર્યું છે, અને આવા કાફિરો માટે વિનાશ છે જહન્નમની આગ દ્વારા. અમે એ લોકોને જેઓ ઈમાન લાવે છે અને સત્કાર્ય કરે છે અને જેઓ ધરતીમાં બગાડ ફેલાવે છે સમાન બનાવી દઈએ? શું સંયમી લોકોને અમે દુરાચારી જેવા કરી દઈએ? આ એક ઘણો બરકતવાળો ગ્રંથ છે જે, હે નબી, અમે તમારી તરફ ઉતાર્યો છે, જેથી આ લોકો તેની આયતો ઉપર વિચારે અને બુદ્ધિશાળી લોકો તેમાંથી બોધ ગ્રહણ કરે. અને દાઉદને અમે સુલેમાન જેવો પુત્ર એનાયત કર્યો. સર્વશ્રેષ્ઠ બંદો પુષ્કળ પ્રમાણમાં પોતાના રફ તરફ રજૂ થનાર. ઉલ્લેખનીય છે એ કિસ્સો જ્યારે સાંજના સમયે તેની સામે ખૂબ પલોટાયેલા ઘોડા રજૂ કરવામાં આવ્યા. તો તેણે કહ્યું, હું આ ધન પ્રત્યે પ્રેમ પોતાના રબની યાદના કારણે ધરાવું છું. પછી જ્યારે તે ઘોડા દેખાતા બંધ થયા, તો તેણે હુકમ આપ્યો કે તેમને મારી પાસે પાછા લાવો. પછી પિંડીઓ અને ડોક ઉપર હાથ ફેરવવા લાગ્યો. અને જુઓ, સુલેમાનને પણ અમે અજમાયશમાં નાખ્યો અને તેના સિંહાસન ઉપર એક શરીર લાવીને નાખી દીધું. પછી તે અલ્લાહ તરફ વળ્યો. કાલ અને કહ્યું, હે મારા રબ, મને માફ કરી દે અને મને એ બાદશાહી આપ જે મારા પછી કોઈના માટે લાયક ન હોય. બેશક તું જ સાચો દાતા છે. ત્યારે અમે તેના માટે હવાને તાબે કરી દીધી, જે તેના આદેશાનુસાર નરમાશપૂર્વક જે તરફ તે ચાહતો તે તરફ તે વહેતી હતી. અને શૈતાનોને તાબે કરી દીધા, દરેક પ્રકારના કડિયા અને ડૂબકી લગાવનારા. અને બીજાઓ જેઓ બેડીઓમાં બંધાયેલા હતા. અમે તેને કહ્યું, આ અમારી બક્ષિશ છે, તને અખત્યાર છે, જેને ઈચ્છે આપ અથવા ના આપ, કોઈ હિસાબ લેવામાં આવશે નહીં. નિશંક તેના માટે અમારી પાસે નિકટતાનું સ્થાન અને શ્રેષ્ઠ અંજામ છે. અને અમારા બંદા અયુબનું વર્ણન કરો, જ્યારે તેણે પોતાના રબને પોકાર્યો કે શૈતાને મને મુસીબત અને યાતનામાં નાખી દીધો છે. અમે તેને હુકમ કર્યો, પોતાનો પગ જમીન ઉપર માર, આ છે ઠંડુ પાણી સ્નાન કરવા અને પીવા માટે. અમે તેને તેના બાળ બચ્ચા પાછા આપ્યા અને તેમની સાથે એટલા જ બીજા પણ પોતાની તરફથી કૃપા તરીકે અને બુદ્ધિશાળી લોકો માટે પોતપાઠ તરીકે. અને અમે તેને કહ્યું, સળિયોનો જુડો લઈને તેને માર, પોતાની સોગંદ તોડ નહીં. અમે તેને ધૈર્યવાન જોયો, સર્વશ્રેષ્ઠ બંદો, પોતાના રબની તરફ બહુ પાછો વળનાર. અને અમારા બંદાઓ ઇબ્રાહીમ અને ઇસહાક અને યાકૂબનું વર્ણન કરો, ઘણી કાર્યશક્તિ ધરાવનારા અને દ્રષ્ટિવાળા હતા. અમે તેમને એક વિશિષ્ટ ગુણના કારણે ચૂંટી લીધા હતા. અને તે આખિરતના ઘરની યાદ હતી. બેશક અમારી પાસે આ લોકોની ગણના ચુનંદા સદાચારી પુરુષોમાં છે. અને ઇસ્માઇલ અને અલ યસા અને ઝુલકિફલનું વર્ણન કરો. આ સૌ નેક લોકોમાંથી હતા. આ એક ઝિક્ર હતું. હવે સાંભળો કે સંયમી લોકો માટે બેશક સર્વશ્રેષ્ઠ સ્થાન છે. હંમેશા રહેનારી જન્નતો જેના દ્વાર તેમના માટે ખુલ્લા હશે. તેમાં તેઓ તકિયાને અઢી લઈને બેઠા હશે, પુષ્કળ સ્વાદિષ્ટ ફળો અને પીણા માંગી રહ્યા હશે. અને તેમની પાસે શરમાળ સમવ્યસ્ક પત્નીઓ હશે. આ તે વસ્તુઓ છે જે હિસાબના દિવસે આપવાનો તમારી સાથે વાયદો કરવામાં આવી રહ્યો છે. આ અમારી રોજી છે જે ક્યારે સમાપ્ત થવાની નથી. આ તો છે સંયમી લોકોનો અંજામ અને વિદ્રોહી લોકો માટે સૌથી ખરાબ ઠેકાણું છે. જહન્નમ, જેમાં તેમને બાળવામાં આવશે, ઘણું જ ખરાબ ઠેકાણું. આ છે તેમના માટે તો તેઓ સ્વાદ ચાખે ઉકળતા પાણી અને જખમોના ધોવાણનો. અને આવી જ બીજી કડવી વસ્તુઓનો. તેઓ જહન્નમ તરફ પોતાના અનુયાયીઓને આવતા જોઈને પરસ્પર કહેશે, આ એક લશ્કર તમારી તરફ ઘૂસી આવી રહ્યું છે, કોઈ સ્વાગત તેમના માટે નથી. આ લોકો આગમાં બળવાના છે. તેઓ તેમને જવાબ આપશે, નહીં, બલકે તમે જ બળી રહ્યા છો, કોઈ સ્વાગત તમારા માટે નથી. તમે જ તો આ અંજામ અમારી સામે લાવ્યા છો, કેવું બુરું છે આ ઠેકાણું. પછી તેઓ કહેશે, હે અમારા રબ, જેણે અમને આ અંજામે પહોંચાડ્યા છે તેને દોજકની બમણી યાતના આપ. અને તેઓ એકબીજાને કહેશે, શું વાત છે, અમે એ લોકોને ક્યાંય જોતા નથી જેમને અમે દુનિયામાં ખરાબ સમજતા હતા. અમે આમ જ તેમની મજાક ઉડાવી હતી કે તેઓ નજરોથી છુપાઈ ગયા છે. બેશક આ વાત બિલકુલ સાચી છે, દોજકીઓ વચ્ચે આવા ઝઘડા થવાના છે. હે નબી, આમને કહો, હું તો માત્ર ચેતવનાર છું. હકીકતમાં કોઈ ઉપાસ્ય નથી પરંતુ અલ્લાહ, જે અદ્વિતીય છે, સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર. આકાશો અને ધરતીનો માલિક અને એ સર્વ વસ્તુઓનો માલિક જે તેમની વચ્ચે છે, જબરજસ્ત અને દરગુજર કરનાર. આમને કહો, આ એક મોટી ખબર છે. જેને સાંભળીને તમે ઉપેક્ષા કરો છો. આમને કહો, મને એ વખતની કોઈ ખબર ન હતી જ્યારે મલયે આલા ફરિશ્તાઓના જૂથ વચ્ચે વાદ વિવાદ થઈ રહ્યો હતો. મને તો વહી મારફતે આ વાતો માત્ર એટલા માટે જ બતાવવામાં આવે છે કે હું સ્પષ્ટ ચેતવણી આપનાર છું. જ્યારે તારા રબે ફરિશ્તાઓને કહ્યું, હું માટીમાંથી એક મનુષ્ય પેદા કરવાનો છું, પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી લઉં અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં તો તમે તેની આગળ સિજદામાં પડી જાઓ. આ હુકમ અનુસાર બધા જ ફરિશ્તાઓએ સિજદો કર્યો. ઇલ્લા ઇબ્લીસ استكبر وكان من الكافرين. પણ ઇબ્લીસે પોતાની મોટાઈનું ઘમંડ કર્યું અને તે ઇનકાર કરનારાઓમાંનો થઈ ગયો. કોલે રબે ફરમાવ્યું, હે ઇબ્લીસ, કઈ વસ્તુએ તને સિજદો કરતા રોક્યો જેને મેં પોતાના બંને હાથો વડે બનાવ્યો છે? તું મોટો થવા જાય છે કે તું છે જ ઉચ્ચ દરજ્જાની હસ્તીઓ પૈકીનો? તેણે જવાબ આપ્યો, હું તો તેનાથી બહેતર છું. આપે મને આગમાંથી બનાવ્યો છે અને આને માટીમાંથી. ફરમાવ્યું, તું અહીંથી નીકળી જા, તું હળદૂત થયેલો છે. અને તારી ઉપર બદલાના દિવસ સુધી મારો ફિટકાર છે. તે બોલ્યો, હે મારા રબ, આ વાત છે તો પછી તે સમય સુધી મને મહેતલ આપી દે જ્યારે આ લોકો બીજી વાર ઉઠાવવામાં આવશે. ફરમાવ્યું, સારું, તને તે દિવસ સુધી મહેતલ આપવામાં આવે છે જેના સમયની મને ખબર છે. તેણે કહ્યું, તારી ઇજ્જતના સોગંદ હું આ સૌ લોકોને બહેકાવીને રહીશ. તારા એ બંદાઓ સિવાય જેમને તે વિશિષ્ટ કરી લીધા છે. ફરમાવ્યું, તો સત્ય આ છે અને હું સત્ય જ કહું છું. કે હું જહન્નમને તારા વડે અને એ સૌ લોકો વડે ભરી દઈશ જે આ મનુષ્યો પૈકી તારું અનુસરણ કરશે. હે નબી, આમને કહી દો કે હું આ કામ માટે તમારી પાસેથી કોઈ બદલો માંગતો નથી અને ન તો હું બનાવટી લોકોમાંથી છું. આ તો એક ઉપદેશ છે તમામ દુનિયાવાળા માટે. અને થોડો જ સમય પસાર થશે જ્યારે તેની ખબર તમને પોતાને પડી જશે. સૂરહ ઝુમર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. આ ગ્રંથનું ઉતરાણ જબરજસ્ત અને ડાપણવાળા અલ્લાહ તરફથી થયું છે. હે નબી, આ ગ્રંથ અમે તમારી તરફ સત્યપૂર્વક ઉતાર્યો છે, આથી દીનને તેના જ માટે વિશિષ્ટ કરીને તમે અલ્લાહની જ બંદગી કરો. સાવધાન, દીન માત્ર અલ્લાહનો અધિકાર છે. રહ્યા એ લોકો જેમણે તેના સિવાય અન્ય વાલી બનાવી રાખ્યા છે અને પોતાના આ કૃત્યોનો ખુલાસો એમ કરે છે કે અમે તો તેમની બંદગી માત્ર એટલા માટે કરીએ છીએ કે તેઓ અમને અલ્લાહની નજીક પહોંચાડી દે. અલ્લાહ જરૂર તેમની વચ્ચે એ સર્વ વાતોનો ફેંસલો કરી દેશે જેમાં તેઓ મતભેદ ધરાવે છે. અલ્લાહ કોઈ એવી વ્યક્તિને સીધો માર્ગ દેખાડતો નથી જે જુઠ્ઠી અને સચ્ચાઈનો ઇનકાર કરનારી હોય. જો અલ્લાહ કોઈને પુત્ર બનાવવા ચાહતો હોત તો પોતાની મખલૂકમાંથી જેને ચાહત ચૂંટી લેત. પાક છે તે આનાથી કે કોઈ તેનો પુત્ર હોય, તે અલ્લાહ છે એકલો અને સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર. તેણે આકાશો અને ધરતીને સત્યપૂર્વક પેદા કર્યા છે, તે જ દિવસ ઉપર રાત અને રાત ઉપર દિવસને વીંટે છે. તેણે સૂર્ય અને ચંદ્રને એવી રીતે કામે લગાડી રાખ્યા છે કે દરેક એક નિશ્ચિત સમય સુધી ચાલી રહ્યો છે. જાણી લો કે તે જબરજસ્ત અને દરગુજર કરનાર છે. جَعَلَ مِنْهَا زَوْجَهَا ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ الْأَنْعَامِ الأنعام ثمانية أزواج يخلقكم في بطون أمهاتكم خلقا من بعد خلق في ظلمات ثلاث ذلكم الله ربكم له الملك لا إله إلا هو فأنى تصرفون તેણે જ તમને એક જીવથી પેદા કર્યા પછી તે જ છે જેણે તે જીવથી તેની જોડ પેદા કરી અને તેણે જ તમારા માટે ઢોરોમાંથી આઠ નરમાદા પેદા કર્યા તે તમારી માતાઓના પેટોમાં ત્રણ ત્રણ અંધારા પડદાઓ પાછળ તમને એક પછી એક રૂપ આપતો જાય છે આ જ અલ્લાહ જેના આ કામ છે તમારો રબ છે રાજ્ય તેનું જ છે કોઈ ઉપાસ્ય તેના સિવાય નથી પછી તમે ક્યાંથી ફેરવવામાં આવી રહ્યા છો الله غني عنكم ولا يرضى لعباده الكفر وإن تشكروا يرضه لكم ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم تعملون إنه عليم بذات الصدور જો તમે કુફર કરો તો અલ્લાહ તમારો મોહતાજ નથી પરંતુ તે પોતાના બંદાઓ માટે કુફર પસંદ કરતો નથી અને જો તમે આભારી થાઓ તો તેને તે તમારા માટે પસંદ કરે છે કોઈ બોજો ઉપાડનાર કોઈ બીજાનો બોજો ઉઠાવશે નહીં છેવટે તમને સૌને પોતાના રબ તરફ પાછા ફરવાનું છે પછી તે તમને બતાવી દેશે કે તમે શું કરતા રહ્યા છો તે તો દિલોની હાલત સુદ્ધા જાણે છે وَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَا رَبَّهُ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُ نِعْمَةً مِّنْهُ نسي ما كان يدعو إليه من قبل وجعل لله أندادا ليضل عن سبيله قل تمتع بكفر فرك قليلا إنك من أصحاب النار મનુષ્ય ઉપર જ્યારે કોઈ મુસીબત આવી પડે છે તો તે પોતાના રબ તરફ વળીને તેને પોકારે છે પછી જ્યારે તેનો રબ તેને પોતાની કૃપા વડે નવાજે છે તો તે એ મુસીબતને ભૂલી જાય છે જેના માટે તે પહેલાં પોકારી રહ્યો હતો અને બીજાઓને અલ્લાહના સમકક્ષ ઠેરવે છે જેથી તેના રસ્તેથી ભટકાવી દે હે નબી તેને કહો કે થોડા દિવસ સુધી પોતાના કુફરનો ફાયદો માણી લે જરૂર તું દોજકમાં જવાનો છે ويرجو الذين يعلمون والذين لا يعلمون إنما يتذكر أولو الألباب. શું આ માણસનું વર્તન સારું છે કે તે માણસનું જે આજ્ઞાંકિત છે, રાતના પહોરમાં ઊભો રહે છે અને સિજદા કરે છે, આખિરતથી ડરે છે અને પોતાના રબની કૃપાની આશા રાખે છે? આમને પૂછો, શું જેઓ જાણે છે અને જેઓ નથી જાણતા બંને કદી પણ સમાન હોઈ શકે છે? બોધ તો સમજદાર લોકો જ ગ્રહણ કરે છે. للذين أحسنوا في هذه الدنيا حسنة وأرض الله واسعة إنما يوفى الصابرون હે નબી, કહો કે હે મારા બંદા, જેઓ ઈમાન લાવ્યા છો, પોતાના રબથી ડરો. જે લોકોએ આ દુનિયામાં નેકીનો માર્ગ અપનાવ્યો છે તેમના માટે ભલાઈ છે, અને અલ્લાહની ધરતી વિશાળ છે. ધીરજ ધરનારાઓને તો તેમનું વળતર બેહિસાબ આપવામાં આવશે. હે નબી, આમને કહો, મને હુકમ આપવામાં આવ્યો છે કે દીનને અલ્લાહ માટે વિશિષ્ટ બનાવી તેની બંદગી કરું. અને મને હુકમ આપવામાં આવ્યો છે કે સૌની પહેલા હું પોતે મુસ્લિમ બનું. કહો, જો હું પોતાના રબની નાફરમાની કરું તો મને એક મોટા દિવસની યાતનાનો ડર છે. કહી દો કે હું તો પોતાના દીનને અલ્લાહ માટે વિશિષ્ટ બનાવીને તેની જ બંદગી કરીશ. તમે તેના સિવાય જેની પણ બંદગી કરવા ચાહો કરતા રહો. કહો, ખરેખર દેવાળિયા તો એ લોકો છે જેમણે કયામતના દિવસે પોતાને અને પોતાના કુટુંબીજનોને નુકસાનમાં ઉતારી દીધા. બરોબર સાંભળી લો કે આજ સ્પષ્ટ દેવાળું છે. તેમની ઉપર આગની છત્રીઓ ઉપરથી પણ છવાયેલી હશે અને નીચેથી પણ. આ એ અંજામ છે જેનાથી અલ્લાહ પોતાના બંદાઓને ડરાવે છે. પછી હે મારા બંદાઓ, મારા પ્રકોપથી બચો. આનાથી ઉલટું જે લોકો તાગૂતની બંદગીથી દૂર રહ્યા અને અલ્લાહ તરફ પાછા વળ્યા તેમના માટે ખુશખબર છે. પછી હે નબી, ખુશખબર આપી દો મારા એ બંદાઓને જેઓ વાત ધ્યાનપૂર્વક સાંભળે છે અને તેના સર્વશ્રેષ્ઠ પાસાને અનુસરે છે. આ તે લોકો છે જેમને અલ્લાહે માર્ગદર્શન બક્ષ્યું છે અને આ લોકો જ બુદ્ધિશાળી છે. عَلَيْهِ كَلِمَةُ الْعَذَابِ أَفَأَنْتَ تُنْقِذُ مَنْ فِي النَّارِ. એ નબી, એ માણસને કોણ બચાવી શકે છે જે સજાના ફેસલાને પાત્ર ફરી ચૂક્યો હોય? શું તમે તેને બચાવી શકો છો જે આગમાં પડી ચૂક્યો હોય? ربهم لهم غرف من فوقها غرف مبنية تجري من تحتها الأنهار وعد الله અલબત્ત જે લોકો પોતાના રબથી ડરીને રહ્યા તેમના માટે ઊંચી ઇમારતો છે, અનેક મજલાવાળી જેમની નીચે નદીઓ વહી રહી હશે. આ અલ્લાહનો વાયદો છે. અલ્લાહ ક્યારે પોતાના વાયદાનો ભંગ કરતો નથી. શું તમે જોતા નથી કે અલ્લાહે આકાશોમાંથી પાણી વરસાવ્યું, પછી તેને ઝરણા અને નદીઓના સ્વરૂપમાં જમીનની અંદર વહેવડાવ્યું, પછી તે પાણી વડે તે જાત જાતની ખેતીઓ ઉગાડે છે જેની જુદી જુદી જાતો છે, પછી તે ખેતીઓ પાકીને સુકાઈ જાય છે તો તમે જુઓ છો કે તે પીળી પડી ગઈ, પછી છેવટે અલ્લાહ તેમને ભૂસું બનાવી દે છે. હકીકતમાં આમાં એક ભોજ છે સમજદાર લોકો માટે. અપમન શરહ અલ્લાહ સદરહુ લિલ હવે શું એ માણસ જેની છાતી અલ્લાહે ઇસ્લામ માટે ઉઘાડી દીધી અને જે પોતાના રબ તરફથી એક પ્રકાશ ઉપર ચાલી રહ્યો છે એ માણસ જેવો હોઈ શકે છે જેણે આ વાતોમાંથી કોઈ બોધ ગ્રહણ ન કર્યો? વિનાશ છે એ લોકો માટે જેમના હૃદય અલ્લાહની નસીહતથી વધુ સખત થઈ ગયા, તેઓ સ્પષ્ટ ગુમરાહીમાં પડેલા છે. تقشعر منه جلود الذين يخشون ربهم ثم تلين جلودهم وقلوبهم إلى ذكر الله ذلك هدى الله يهدي به من يشاء ومن يضلل الله فما له من هاد. الله સર્વોત્તમ કલામ ઉતાર્યો છે એવો ગ્રંથ જેના તમામ ભાગો સુસંગત છે અને જેમાં વિષયો વારંવાર દોહરાવવામાં આવ્યા છે, તેને સાંભળીને એ લોકોના રૂવાણા ઊભા થઈ જાય છે જેઓ પોતાના રબથી ડરનારા છે, અને પછી તેમના શરીર અને તેમના હૃદય નરમ પડીને અલ્લાહની યાદ તરફ વળી જાય છે. આ અલ્લાહનું માર્ગદર્શન છે જેના દ્વારા તે જેને ચાહે સીધા માર્ગ ઉપર લઈ આવે છે, અને જેને અલ્લાહ જ માર્ગદર્શન ના આપે તેના માટે પછી કોઈ માર્ગદર્શક નથી. હવે એ માણસની દુર્દશાની તમે શી કલ્પના કરી શકો છો જે કયામતના દિવસે યાતનાની માર પોતાના મોઢા ઉપર ઝીલશે? આવા જુલમીઓને તો કહી દેવામાં આવશે કે હવે ચાખો સ્વાદ એ કમાણીનો જે તમે કરતા રહ્યા હતા. આમની પહેલા પણ ઘણા લોકો આવી જ રીતે ખોટું ઠેરવી ચૂક્યા છે, અંતે તેમની ઉપર યાતના એ તરફથી આવી જે તરફ તેમની કલ્પના પણ પહોંચી શકતી ન હતી. પછી અલ્લાહે તેમને દુનિયાના જ જીવનમાં ફજીતીનો સ્વાદ ચખાડ્યો, અને આખિરતની સજા તો આનાથી વધુ સખત છે, કદાચ આ લોકો જાણતા હોત. અમે આ કુરાનમાં લોકોને વિવિધ દ્રષ્ટાંતો આપ્યા છે જેથી આ લોકો ભાનમાં આવે. ઉરઆનન અરબિયન ગયરી યત્તકૂન એવું કુરાન જે અરબી ભાષામાં છે જેમાં જરાય વક્રતા નથી જેથી આ લોકો ખરાબ અંજામથી બચે. هل يستويان مثلا الحمد لله بل أكثرهم لا يعلمون. الله એક દ્રષ્ટાંત આપે છે. એક એ માણસ છે જેના માલિક થવામાં ઘણા તુંડ મિજાજી માલિકો ભાગીદાર છે, જેઓ તેને પોતપોતાની તરફ ખેંચે છે, અને બીજો માણસ સંપૂર્ણપણે એક જ માલિકનો ગુલામ છે. શું આ બંનેની સ્થિતિ સમાન હોઈ શકે છે? સર્વ ખૂબીઓ અલ્લાહ જ માટે છે, પરંતુ ઘણા ખરા લોકો અજ્ઞાનતામાં પડેલા છે. હે નબી, તમારે પણ મરવાનું છે અને આ લોકોને પણ મરવાનું છે. છેવટે કયામતના દિવસે તમે સૌ પોતાના રબની સમક્ષ પોતપોતાનો મુકદ્દમો રજૂ કરશો.